શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 56મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, હવે પછી ભાદરવા માસમાં જે ઉત્સવો આવે છે તેનો સમગ્ર વિધિ હું તમને કહું છું. હે પુત્રો, ભાદરવા સુદ બીજના ગુરુવારે મધ્યાહ્ન સમયે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં અભિજીત નામના મુહૂર્તમાં હિમાલયના છેવાડાના પ્રદેશમાં સાક્ષાત પ્રભુ નર ઋષિ ઇન્દ્ર થકી કુંતીને ત્યાં અર્જુન નામથી પ્રગટ થયા. તે સમયે સર્વે દેવતાઓએ ઉત્સવ ઉજવ્યો. તે અર્જુનતિથિ મધ્યાહ્ને વ્યાપી હોય અને પડવાના વેધવાળી હોય તે ગ્રહણ કરવી. જો નક્ષત્રનો યોગ હોય તો બીજતિથિ ત્રીજના વેધવાળી ગ્રહણ કરવી. અર્થાત જો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પડવાને દિવસે હોય તો બીજ કેવળ મધ્યાહ્ને વ્યાપ્તિ હોય તે ગ્રહણ કરવી, અને જો મધ્યાહ્ન પૂર્વે પડવો હોય ને પછીથી બીજતિથિ બેસી જતી હોય તે બીજ બીજે દિવસે મધ્યાહ્ન પૂર્વે પૂર્ણ થઈને તૃતીયા બેસી જતી હોય તો આગલા પડવાના દિવસે નક્ષત્ર ન હોય છતાં તે બીજ નર ભગવાનના જન્મોત્સવ માટે સ્વીકારવી. તેમજ સૂર્યોદય સમયે દ્વિતીયા હોય પછી તૃતીયા બેસી જતી હોય ને મધ્યાહ્ને નક્ષત્ર હોય તો તે ત્રીજના વેધવાળી પણ બીજ ગ્રહણ કરવી. જો બંને દિવસે બીજ મધ્યાહ્ને વ્યાપ્તિ હોય તો જે દિવસે મધ્યાહ્ને નક્ષત્ર હોય તે દિવસની બીજ ગ્રહણ કરવી. વળી બંને બીજ મધ્યાહ્ને વ્યાપ્તિ હોય ને નક્ષત્ર ન હોય તો પહેલા દિવસની બીજ ગ્રહણ કરવી. હે પુત્રો, આ નર ભગવાનના જન્મોત્સવમાં ભગવાનને અતિશય પ્રિય ઉજ્જવળ મુગટ, ધનુષ, બાણ, તલવાર તથા સુવર્ણની ઢાલ ધારણ કરાવવી, વસ્ત્રો અને આભૂષણો રાજરીતિ પ્રમાણે ધારણ કરાવવા, નૈવેદ્યમાં પૂરી ઘેબર સહિત દૂધપાક ધરાવવો, આ અર્જુન તિથિના ઉત્સવમાં આટલું વિશેષ જાણવું. બાકીનો વિધિ પૂર્વે જે મેં કહ્યો તે જ પ્રકારે જાણવો, ને પૂજા કરનારે શ્રીકૃષ્ણ ભગવાનની મોટી મૂર્તિની સ્થાપના કરી તેમની પૂજા કરવી, તેમાં નર ભગવાનની પ્રતિમાનું અર્જુનના નામથી પૂજન કરવું. જો નરની પ્રતિમા ન હોય તો ભગવાન શ્રીકૃષ્ણ નારાયણની પ્રતિમામાં જ અર્જુનનું પૂજન કરવું, અને જો શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ ન હોય તથા મૂર્તિ હોય છતાં પૂજારીને અર્જુનની જ પૂજા કરવાની ઈચ્છા રહેતી હોય તો મુગટ, ધનુષ તથા બાણધારી સુવર્ણમય અર્જુનની મૂર્તિ તૈયાર કરાવીને અભિજીત મુહૂર્તમાં મધ્યાહ્ને પૂજા કરવી. હે પુત્રો, મંદિરની આગળ શોભાયમાન મંડપ તૈયાર કરાવી મધ્ય સર્વતોભદ્ર મંડળની રચના કરી મહાપૂજાના વિધિથી તેમનું પૂજન કરવું. તે સમયે પાંડુ, કુંતી, માદ્રી, યુધિષ્ઠિર, ભીમ અને શતશૃંગ પર્વતમાં રહેતા મુનિઓ તેમજ ઇન્દ્રના અંગદેવતાઓનું પણ પૂજન કરવું. શીરો, દૂધપાક અને પૂરીનું નૈવેદ્ય અર્જુનને અર્પણ કરવું. કપૂર અને ઘીયુક્ત દિવેટોથી આરતી કરવી. હિમાલયના પ્રાંત પ્રદેશમાં પ્રગટ થયેલા અર્જુનની જન્મકથાનું ગાન કરાવવું. તેમજ અર્જુનને શ્રી બાલકૃષ્ણના પારણામાં પધરાવી ઝુલાવવા. એક મુહૂર્ત પછી બંનેની આરતી કરી પારણામાંથી ઉતારવા. આ દિવસે પૂજા કરનારા સેવકોએ પૂજાના અંતે એક જ વખત હવિષ્યાન્ન જમવું. હે પુત્રો, હવે હું તમને ગણપતિનો જન્મોત્સવ કહું છું. ભાદરવા માસની સુદ ચતુર્થીએ અભિજીત નક્ષત્રના મધ્યાહ્ન સમયે જ્યારે સૂર્ય અને ચંદ્ર કન્યા રાશિમાં હતા ત્યારે સિદ્ધિયોગમાં રવિવારે ગોલોકાધિપતિ શ્રીકૃષ્ણ શંકર ભગવાનના ઘેર પ્રગટ થયા. તે સમયે સર્વે દેવતાઓના ગણોએ તે તિથિના દિવસે મોટો ઉત્સવ ઉજવ્યો. એથી આપણે પણ એ ચતુર્થીના દિવસે શ્રી ગણપતિજીનો પૂજન અને મહોત્સવ ઉજવવો. ગણેશ ચતુર્થી તૃતીયાના વેધવાળી જ ગ્રહણ કરવી એ જ શ્રેષ્ઠ છે. જો તૃતીયા અને ચોથ એ બંને તિથિઓમાં મધ્યાહ્ને અભિજિત મુહૂર્ત વ્યાપ્ત હોય તો, અથવા વ્યાપ્ત ન હોય તો પણ પહેલી ત્રીજના વેધવાળી ચતુર્થી ગ્રહણ કરવી. જો માત્ર ચોથના દિવસે જ મધ્યાહ્ને અભિજિત મુહૂર્ત હોય તો તે જ ગ્રહણ કરવી. આ ગણપતિ જન્મોત્સવમાં શ્રીકૃષ્ણ ભગવાનને લાલ વસ્ત્ર ધારણ કરાવવા, નૈવેદ્યમાં ચૂરમાના લાડુ ધરાવવા, બાકીનો વિધિ તો હંમેશનો કરવાનો કહ્યો છે તે જ કરવો. ગણપતિજીની મૂર્તિ મૃતિકાની તૈયાર કરાવી, તેના ચાર હસ્ત કરવા, હાથીના જેવું મુખ અને એક દાંત કરવો ને મધ્યાહ્ને તેનું પૂજન કરવું. સિંદૂર, દુર્વા અને સમીપત્રથી ગણપતિજીની પૂજા કરવી ને તેમને 21 લાડુનું નૈવેદ્ય ધરવું. તેના પ્રાદુર્ભાવને દિવસે જ પૂજામાં તુલસીપત્ર અર્પણનો વિધિ કહેલો છે, પરંતુ આખા વર્ષમાં ભાદરવા સુદ ચતુર્થી સિવાય બીજા કોઈ દિવસોમાં ગણપતિ પૂજનમાં તુલસીનો સ્વીકાર કહેલો નથી. વિશેષ વિસ્તાર પુરાણ થકી જાણવો. હે પુત્રો, ભાદરવા સુદ ચતુર્થીની રાત્રિએ કોઈએ પણ ચંદ્રદર્શન ન કરવું. ચંદ્રદર્શન કરવાથી મિથ્યા કલંકની પ્રાપ્તિ થાય છે તેમાં કોઈ સંશય નથી. જો અજાણતા ચંદ્રદર્શન થાય તો શ્રીમદ ભાગવતમાં પ્રતિપાદન કરેલા શમંતક મણિના હરણની કથા સાંભળવી અથવા પાઠ કરવો. જો એ બે ન થઈ શકે તો વિષ્ણુ પુરાણમાં કહેલા આ મંત્રનો આદરપૂર્વક જપ કરવો કે સિંહે પ્રસેનનો વધ કર્યો ને સિંહનો જાંબુવાને વધ કર્યો. હે સુકુમાર, તું રુદન ન કર, હવે આ શમંતક મણિ તારો છે. આ પ્રમાણે આ મંત્રનો જે પુરુષ બહાર અને અંદર પવિત્ર થઈ 10 વખત પાઠ કરે છે તે પુરુષ ચંદ્રદર્શનથી ઉત્પન્ન થયેલા દોષથી તત્કાળ મુક્ત થાય છે. હે પુત્રો, ભાદરવા માસની સુદ અષ્ટમી તિથિએ અનુરાધા નક્ષત્રમાં રવિવારે સાક્ષાત શ્રી રાધિકાજીનો વૃષભાનુ ગોપના ઘેર પ્રાદુર્ભાવ થયેલો છે. વ્રત કરનારા જનોએ આ રાધાષ્ટમી મધ્યાહ્ને વ્યાપ્તિ ગ્રહણ કરવી. સપ્તમી કે અષ્ટમી આ બંને મધ્યાહ્ને વ્યાપ્તિ હોય કે ન હોય, છતાં નવમી યુક્ત અષ્ટમી જ વ્રતમાં ગ્રહણ કરવી. રાધાની જન્મતિથી સાતમના વેધવાળી તો ક્યારેય ગ્રહણ ન કરવી. જો અષ્ટમીનો ક્ષય હોય તો સાતમના વેધવાળી આઠમ પણ ગ્રહણ કરવી. અહીં કેટલાક વિદ્વાનોનો મત છે કે આઠમ બે હોય તો બીજે દિવસે સૂર્યોદય વ્યાપીની આઠમ વ્રતમાં ગ્રહણ કરવી, પરંતુ આપણા સંપ્રદાયમાં તે નિર્ણય સ્વીકાર્ય નથી. બંને આઠમ સૂર્યોદય વ્યાપીની હોય છતાં પૂર્વની જ ગ્રહણ કરવી. હે પુત્રો, આ રાધા જન્મોત્સવમાં શ્રીકૃષ્ણ ભગવાનને લાલવર્ણનો સુરવાળ અને તારાઓની પંક્તિથી શણગારેલી લાલવર્ણની પાઘ ધારણ કરાવવી ને કેસરિયા રંગનું ઘડી પાડેલું સૂક્ષ્મ અંગરખું ધારણ કરાવવું. બાકીના બીજા વસ્ત્રો અને આભૂષણો પૂર્વની પેઠે ધારણ કરાવવા. પછી મધ્યાહ્ને શ્રીકૃષ્ણ ભગવાનના પડખે ઊભેલા રાધિકાજીની પૂજા કરવી. જો મંદિરમાં રાધિકાજીની પ્રતિમા ન હોય તો પૂજા કરનારે રાધાના રૂપમાં લક્ષ્મીજીનું પૂજન કરવું ને તે સમયે કેસરી રંગની સૂક્ષ્મ અને બહુ જ લાંબી સાડી રાધા કે લક્ષ્મીજીને ધારણ કરાવવી. ચણિયો અને ચોલી આ બંને વસ્ત્ર પણ લાલ રંગના ધારણ કરાવવા અને સર્વે આભૂષણો પૂર્વની જેમ ધારણ કરાવવા. નૈવેદ્યમાં વિશેષપણે મોતૈયા લાડુ અર્પણ કરવા. બાકીનો વિધિ આ ઉત્સવમાં પણ પૂર્વની પેઠે જાણવો. જો લક્ષ્મીજીની પણ મૂર્તિ ન હોય તો સુવર્ણની દ્વિભુજ રાધિકાજીની પ્રતિમા તૈયાર કરાવી બીજી ગોપીઓની સાથે તેમની પૂજા કરવી. તેમના જન્મોત્સવમાં રાધિકા જન્મના પદોનું ગાયન કરાવવું ને પૂજા કર્યા પછી જ પૂજારીએ ભોજન સ્વીકારવું. હે પુત્રો, ભાદરવા માસની સુદ એકાદશી પદ્મા નામે કહેલી છે. આ તિથિના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને ગોકુળમાં દાનલીલા કરી હતી. તે દિવસે ગોપવેશધારી શ્રી કૃષ્ણ ભગવાને યમુના નદીમાં નૌકામાં બેસી જેમ કોઈ રાજાની આજ્ઞાથી રાજપુરુષ દાન સ્વીકારે તેમ દહીંની મટકી લઈ મથુરા જતી ગોપીઓ પાસેથી દાન સ્વીકાર્યું છે. આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને ગોપવેશ ધારણ કરાવવો ને તેમને શિબિકામાં બેસાડી ગીત વાજિંત્રોના ગાન સાથે નદીએ કે તળાવે લઈ જવા, ત્યાં નૌકામાં નંદનંદનને બેસાડી પૂજન કરવું, બે ઘડી સુધી જલક્રીડા કરાવી પોતાના સ્થાને પાછા લાવવા. શ્રી કૃષ્ણ ભગવાનને રાધિકાજીની સાથે કરેલી દાનલીલાના પદોનું ગાન કરવું અને કરાવવું, તેમજ આજે એકાદશી હોવાથી નિરાહાર ઉપવાસ કરવો, આવી રીતે આજના દિવસે આ દાનલીલાનો ઉત્સવ કરવો. આજે નૈવેદ્યમાં ભગવાનને દહીં ભાતનું વિશેષ નિવેદન કરવું, બાકીનો વિધિ એકાદશી ઉત્સવ થકી જાણવો. હે પુત્રો, ભાદરવા માસના સુદ 12ના દિવસે શ્રવણ નક્ષત્રમાં બુધવારે મધ્યાહ્ન સમયે કશ્યપ મુનિ અને પત્ની અદિતિ થકી વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. આ વામન જન્મોત્સવમાં જે 12 મધ્યાહ્ન વ્યાપીની હોય તે જ ગ્રહણ કરવી. તેમાં પણ જો મધ્યાહ્ન સમયે 12 શ્રવણ નક્ષત્રે યુક્ત હોય તો તે 12 અતિશય પ્રશંસનીય છે. એકાદશીના દિવસે બપોરના સમયે જો 12 બેસી જતી હોય તો વળી તે જ સમયે જો શ્રવણ નક્ષત્ર હોય તો તેને વિષ્ણુ શૃંખલ નામનો યોગ કહેવાય, તેથી તેને પર્વનો સમય કહેવાય ને તે યોગ મુક્તિને આપનારો કહેલો છે. કદાચ દ્વાદશીના દિવસે શ્રવણ નક્ષત્ર ન હોય અને એકાદશીના દિવસે હોય તો એકાદશીના મધ્યાહ્ને જ આ વામન જન્મોત્સવ ઉજવવો, પરંતુ પારણા તો 12ના બપોર પછી જ કરવા. અને જો 12 પણ શ્રવણ નક્ષત્રે યુક્ત હોય તો શક્તિમાન પુરુષે 2 ઉપવાસ કરવા, એક એકાદશી અને બીજો 12નો ઉપવાસ કરવો, કારણ કે વૈષ્ણવોને એકાદશીનું વ્રત કરવું ફરજિયાત છે. અને જે 2 ઉપવાસ કરવા અશક્ત હોય તેમણે એકાદશીના ફલાહાર કરીને 12ના દિવસે નિરાહાર ઉપવાસ કરવો, અથવા એકાદશીનો ઉપવાસ કરી 12ના રાત્રે પારણા કરવા, અને વધુ અશક્ત હોય તેમણે એકાદશીનો ફલાહાર કરી 12ના રાત્રે પણ ભોજન કરી લેવું. અથવા તો આ એકાદશી પરિવર્તની હોવાથી તે દિવસે ફલાહાર પણ ન કરાય તેવું શાસ્ત્રવિધાન હોવાથી તે દિવસે નિરાહાર ઉપવાસ કરી 12ના દિવસે ફલાહાર કરવો, અથવા તો પરિવર્તનનો યોગ 12ના દિવસે હોય તો એકાદશીના ફલાહાર કરી 12નો નિરાહાર ઉપવાસ કરવો. અને જો શ્રવણ નક્ષત્ર 13ના દિવસે હોય તો પૂજા કરનારે વામનોત્સવ સર્વ પ્રકારે 12ના જ કરવો. તેમાં એકાદશી અને 12 આ બંને દિવસે શ્રવણ નક્ષત્ર ન હોવાથી એકાદશીના નિરાહાર ઉપવાસ કરી 12ના મધ્યાહ્ને ઉત્સવના અંતે પારણા કરવા. આ નિર્ણય સંપ્રદાય માટે ખાસ છે એમ જાણવું. હે પુત્રો, હવે આ વામન જન્મોત્સવ કેમ ઉજવવો તે કહું છું. આજે શ્રી કૃષ્ણ ભગવાનને પીતાંબર ધારણ કરાવવું અને અન્ય વસ્ત્રાભૂષણો પૂર્વની માફક જ ધારણ કરાવવા. જો પોતાની સમીપે શ્રી વાસુદેવ ભગવાનની ચળમૂર્તિ હોય તો તેમાં વામનજીની પૂજા કરવી, જો ચળમૂર્તિ ન હોય તો દ્વિભુજ અને હાથમાં છત્ર, દંડ અને કમંડળું ધારણ કરતી સુવર્ણની બાલસ્વરૂપ વામનજીની મૂર્તિ તૈયાર કરાવવી. મંડપમાં સર્વતોભદ્ર મંડળને મધ્યે બપોરના સમયે વામનજીની પંચામૃતાદિ ઉપચારોથી ભાવપૂર્વક પૂજા કરવી. અદિતિ, કશ્યપ તેમજ પત્નીઓ અને ગાંધર્વાદી ગણોએ સહિત ઇન્દ્રાદી દેવતાઓની તથા અંગદેવતાઓની પણ પૂજા કરવી. બહુ ઘી સાકરયુક્ત ચૂરમાના લાડુનું નૈવેદ્ય ધરાવવું ને વામન ભગવાનના અવતાર ચરિત્રોનું ગાન કરાવવું. આ વામન દ્વાદશીના ઉત્સવમાં પૂજાવિધિનો આટલો જ વિધિ વિશેષ જાણવો, બાકી સામાન્ય વિધિ તો સર્વે ઉત્સવમાં એક સરખો જ છે. હે પુત્રો, આ પ્રમાણે મેં તમને ભાદરવા માસના ઉત્સવો કહ્યા. હવે પછી આસો માસમાં આવતા અને આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં જે માન્ય કરેલા છે તે મહોત્સવોનો વિધિ હું તમને કહું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ ભાદરવા માસમાં આવતા વ્રતો અને ઉત્સવોનું નિરૂપણ કર્યું. એ નામે 56મો અધ્યાય પૂર્ણ થયો.